શ્રીમદ્ ભાગવત નવમો સ્કંદ એકવીસમો અધ્યાય ભરતવંશનું વર્ણન રાજા રંતિદેવની કથા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, પિતથ અર્થાત ભરદ્વાજનો પુત્ર હતો મન્યુ. મન્યુના પાંચ પુત્રો થયા બૃહતક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ. નરનો પુત્ર હતો સંકૃતિ. સંકૃતિના બે પુત્રો થયા ગુરુ રંતિદેવ. પરીક્ષિત, રંતિદેવનો નિર્મળ યશ આ લોક અને પરલોકમાં સર્વત્ર ગાવામાં આવે છે. રંતિદેવ આકાશ વૃત્તિથી કોઈ પણ પ્રકારનો ભોગ કર્યા વિના ભાગ્યવશ જે પ્રાપ્ત થાય તે વસ્તુનો જ ભોગ કરતા હતા, તેથી તેમની સંપત્તિ દિવસે દિવસે ઘટતી જતી હતી. તેઓ જે કંઈ મળી જાય તેને પણ આપી દેતા અને પોતે ભૂખ્યા રહેતા. તેઓ સંગ્રહ પરિગ્રહથી અને મમતાથી રહિત તથા મોટા ધૈર્યવાન હતા. તેઓ તેમના પરિવાર સાથે દુઃખ ભોગવી રહ્યા હતા. એકવાર તો લગાતાર 48 દિવસ એવા વીતી ગયા કે તેમને પાણી સુદ્ધા પીવા મળ્યું નહીં. 49મા દિવસે સવારે જ તેમને થોડી ખીર, ઘી, શીરો અને જળ મળ્યું. તેમનો પરિવાર મોટા સંકટમાં હતો. ભૂખ અને તરસથી તે બધા કાંપી રહ્યા હતા. પરંતુ જ્યાં તે લોકો ભોજન કરવાનું વિચારતા હતા ત્યાં જ અતિથિના રૂપમાં એક બ્રાહ્મણ આવી ગયો. રંતિદેવ બધામાં ભગવાનના જ દર્શન કરતા હતા, તેથી તેમણે ખૂબ શ્રદ્ધાથી આદરપૂર્વક તે અન્નમાંથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રહ્મદેવતા ભોજન કરીને ચાલ્યા ગયા. પરીક્ષિત, હવે વધેલા અન્નને રંતિદેવના પરિવારે આપસમાં વહેંચી લીધું અને ભોજન કરવા તૈયાર થયા. તે જ સમયે એક બીજો શુદ્ર અતિથિ આવી ગયો. રંતિદેવે ભગવાનનું સ્મરણ કરતા રહીને તે વધેલા અન્નમાંથી પણ થોડો ભાગ શુદ્રના રૂપમાં આવેલા અતિથિને ખવડાવી દીધો. જ્યારે શુદ્ર ખાઈ પીને ચાલ્યો ગયો ત્યારે કેટલાક શ્વાન સાથે એક બીજો અતિથિ આવ્યો. તેણે કહ્યું, રાજન, હું અને મારા શ્વાન ભૂખ્યા છે, બહુ ભૂખ્યા છે, અમને કંઈક ખાવાનું આપો. રંતિદેવે ખૂબ જ આદરભાવથી જે કંઈ બચ્યું હતું બધું જ તેને આપી દીધું અને ભગવાનમય થઈને તેમણે શ્વાન અને તેમના માલિકના રૂપમાં આવેલા ભગવાનને નમસ્કાર કર્યા. હવે માત્ર જળ જ બચ્યું હતું અને તે પણ માત્ર એક મનુષ્ય પીવે એટલું જ હતું. તેઓ આપસમાં વહેંચીને તે જળ પીવાનું વિચારતા હતા. ત્યાં તો એક ચાંડાળ આવી પહોંચ્યો. તેણે કહ્યું, હું અત્યંત નીચ છું, મને પીવા માટે જળ આપો. ચાંડાળની તે કરુણાભરી વાણી, જે બોલતા પણ અત્યંત દુઃખનો અનુભવ કરી રહ્યો હતો, સાંભળીને રંતિદેવ કરુણાથી અત્યંત સંતપ્ત થઈ ગયા અને આ પ્રમાણે અમૃતમય વચન કહેવા લાગ્યા. ભગવાનની પાસે આઠેય સિદ્ધિઓથી યુક્ત પરમ ગતિ ઈચ્છતો નથી, બીજું તો શું, હું મોક્ષની કામના પણ કરતો નથી. હું ચાહું છું તો માત્ર એ જ કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં સ્થિત થઈ જાઉં અને તેમનું બધું જ દુઃખ હું જ સહન કરું, જેથી બીજા કોઈ પ્રાણીઓને દુઃખ ન થાય. આ દીન પ્રાણી જળ પીને જીવવા ઈચ્છતો હતો. જળ આપી દેવાથી તેના જીવનની રક્ષા થઈ ગઈ. હવે મારી ભૂખ તરસની પીડા, શરીરની શિથિલતા દીનતા, ગ્લાનિ, શોક, વિષાદ અને મોહ એ બધા જ ચાલ્યા ગયા અને હું સુખી થઈ ગયો. આ પ્રમાણે કહીને તે બચેલું જળ પણ તે ચાંડાળને આપી દીધું. જોકે જળ વિના તે પોતે મરી રહ્યા હતા, છતાં સ્વભાવથી જ તેમનું હૃદય એટલું કરુણાપૂર્ણ હતું કે તે પોતાને રોકી ન શક્યા. તેમના આવા ધૈર્યની પણ કોઈ સીમા છે? પરીક્ષિત, આ અતિથિઓ વાસ્તવમાં ભગવાનની રચેલી માયાના જુદા જુદા રૂપ હતા. પરીક્ષા પૂરી થયા પછી પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરનારા ત્રિભુવનના સ્વામી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે તેમની સામે પ્રગટ થઈ ગયા. રંતી દેવે તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. તેમને કંઈ લેવું તો હતું નહીં, ભગવાનની કૃપાથી તે આસક્તિ અને સ્પૃહાથી પણ રહિત થઈ ગયા. તથા પરમ પ્રેમમય ભક્તિભાવથી પોતાના મનને ભગવાન વાસુદેવમાં તન્મય કરી દીધું. કશું પણ માગ્યું નહીં. પરીક્ષિત, તેમને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા તો હતી નહીં. તેમણે પોતાના મનને પૂર્ણ રૂપે ભગવાનમાં જોડી દીધું. તેથી ત્રિગુણમયી માયા સ્વપ્નમાં દ્રશ્યની જેમ નષ્ટ થઈ ગઈ. રંતી દેવના અનુયાયીઓ પણ તેમના સંગના પ્રભાવથી યોગી બની ગયા અને બધા ભગવાનના જ આશ્રિત પરમ ભક્ત થઈ ગયા. મન્યુપુત્ર ગર્ગથી શિની અને શિનીથી ગાર્ગ્યનો જન્મ થયો. જોકે ગાર્ગ્ય ક્ષત્રિય હતો, છતાં તેનાથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. મહાવીર્યનો પુત્ર હતો દુરિતક્ષયના ત્રણ પુત્ર થયા, રૂયારૂણી કવિ અને પુષ્કરારૂણી. આ ત્રણે બ્રાહ્મણ બની ગયા. બૃહત્ક્ષત્રનો પુત્ર હસ્તિ થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું હતું. હસ્તિના ત્રણ પુત્ર હતા, અજમીઢ, દ્રિમિઢ, પુરુમિઢ. અજમીઢના પુત્રમાં પ્રિયમેઘ વગેરે બ્રાહ્મણ થયા. આ જ અજમીઠના એક પુત્રનું નામ હતું બૃહદિશુ. બૃહદિશુનો પુત્ર થયો બૃહદ્ધનુ. બૃહદ્ધનુનો બૃહત્કાય અને બૃહત્કાયનો જયદ્રથ થયો. જયદ્રથનો પુત્ર થયો વિશદ અને વિશદનો સેનજીત. સેનજીતના ચાર પુત્રો થયા, રુચિરાશ્વ, દ્રઢહનુ, કાશ્ય અને વત્સ. રુચિરાશ્વનો પુત્ર પાર હતો અને પારનો પૃથુસેન. પારના બીજા પુત્રનું નામ નીપ. તેને 100 પુત્રો હતા. આજ નીપે છાયા એટલે કે શુકની આજ નીપે એટલે છાયા શુકની કન્યા કૃત્વી સાથે લગ્ન કર્યા હતા. શ્રી શુકદેવજી અસંગ હતા, પરંતુ તેઓ વનમાં જતી વખતે એક છાયા શુક મૂકી ગયા હતા. તે છાયા સુકે જ ગૃહસ્થોચિત વ્યવહાર કર્યા હતા. તેને તેની પત્ની સરસ્વતીના ગર્ભથી વિશ્વક્ષેન નામનો પુત્ર થયો. આ જ વિશ્વક્ષેને જયગીષ્યના ઉપદેશથી યોગશાસ્ત્રની રચના કરી. વિશ્વક્સેનનો પુત્ર હતો ઉદ્ક્ષવન. ઉદ્ક્ષવનનો પુત્ર હતો ભલ્લાદ. આ બધા બૃહદિશના વંશજ હતા, વંશજ થયા. બૃહદિશુના વંશજ થયા. દ્રવિડનો પુત્ર હતો યવનીર, યવનીરનો કૃતિમાન અને કૃતિમાનનો સત્યધૃતિ, સત્યધૃતિનો દૃઢનેમી, દૃઢનેમીનો પુત્ર સુપાર્શ્વ, સુપાર્શ્વ થયો. સુપાર્શ્વથી સુમતિ, સુમતિથી સનંતિમાન, સનંતિમાનથી કૃતિનો જન્મ થયો. તેણે હિરણ્યનાભ પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી હતી અને પ્રાચ્યશામ નામના, પ્રાચ્યશામ નામક ઋચાઓની 6 સંહિતાઓ પ્રાપ્ત કરી હતી. કૃતિનો પુત્ર નીપ હતો. નીપનો ઉગ્રાયુધ, ઉગ્રાયુધનો ક્ષેમ્ય, ક્ષેમ્યનો સુવીર, સુવીરનો પુત્ર રિપુંજય, રિપુંજયનો પુત્ર હતો બહુરથ. દ્રિમઢના ભાઈ પુરુમિઢનો કોઈ સંતાન, પુરુમિઢને કોઈ સંતાન ન હતું. અજમીઠની બીજી પત્નીનું નામ નલિની હતું. તેના ગર્ભથી નીલનો જન્મ થયો. નીલનો શાંતિ, શાંતિનો સુશાંતિ, સુશાંતિનો પુરુજ, પુરુજનો અર્ક અને અર્કનો પુત્ર થયો ભમ્યાર્શ્વ, ભમ્યાર્શ્વ. ભમ્યાર્શ્વને 5 પુત્ર થયા. મુદગલ, યવનીર, બૃહદિશુ, કાંપિલ્ય અને સંજય. ભમ્યાર્શ્વએ કહ્યું, આ મારા પુત્રો 5 દેશનું શાસન કરવામાં સમર્થ એટલે પંચ અલમ છે, તેથી તેઓ પંચાલ નામથી પ્રસિદ્ધ થશે. તેમનામાં મુદગલથી મોદગલ્ય નામના બ્રાહ્મણ ગોત્રની શરૂઆત થઈ. ભમ્યાર્શ્વના પુત્ર મુદગલથી યમજ જોડકા સંતાન થયા. તેમાં પુત્રનું નામ હતું દિવોદાસ અને કન્યાનું નામ હતું અહલ્યા. અહલ્યાના લગ્ન મહર્ષિ ગૌતમ સાથે થયા. ગૌતમના પુત્ર થયા સતાનંદ. સતાનંદનો પુત્ર સત્યધૃતિ હતો. તે ધનુર્વિદ્યામાં ખૂબ નિપુણ હતો. સત્યધૃતિના પુત્રનું નામ હતું શરદ્વાન. એકવાર ઉર્વશીને જોવાથી શરદ્વાનનું વીર્ય મૂંજ ઘાસ પર પડી ગયું. તેનાથી એક શુભ લક્ષણવાળા પુત્ર અને પુત્રીનો જન્મ થયો. મહારાજ સંતનુની તેના પર દ્રષ્ટિ પડી ગઈ, કારણ કે તેઓ શિકાર કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કરુણાવશ બંનેને ઉઠાવી લીધા. તેમાં જે પુત્ર હતો તેનું નામ કૃપાચાર્ય થયું અને જે કન્યા હતી તેનું નામ થયું કૃપી. આ જ કૃપી દ્રોણાચાર્યના પત્ની થઈ. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ નવમ સ્કંદે એકવિંશો અધ્યાય, નવમા સ્કંધ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.